वाल्मीकि रामायण किष्किंधा कांड 38वां सर्ग। लक्ष्मण सहित सुग्रीवे भगवान श्री राम ने पास आवीने एमना चरणों में प्रणाम करवा श्री रामे एमने समझावा सुग्रीवे सैन्य एकत्रित करवाना पोते करेला प्रयास नी वात कहवी अने ए सांभळीने श्री रामे प्रसन्न थऊ। એમણે લાવેલી એ બધી ભેટોને સ્વીકાર કરીને સુગ્રીવે બધા વાનરોને મીઠા વચનો દ્વારા સાંત્વના આપી પછી બધાને વિદાય કરી દીધા। કાર્ય સંપન્ન કરીને પાછા આવેલા એ હજારો વાનરોને વિદાય કરીને સુગ્રીવે પોતાને કૃતાર્થ થયેલા માન્યા અને મહાબળી શ્રી રઘુનાથજીનું કાર્ય પણ સિદ્ધ થઈ જ ગયું એવું માન્યું। ત્યાર પછી લક્ષ્મણે સઘળા વાનરોમાં શ્રેષ્ઠ અતિશય બળવાન સુગ્રીવનો હર્ષ વધારતા રહીને એમને આવા વિનિત વચનો કહ્યા। સૌમ્ય, જો તમારી રૂચિ હોય તો હવે કિષ્કિંધાથી બહાર નીકળો। લક્ષ્મણની આ સુંદર વાત સાંભળીને સુગ્રીવ બહુ પ્રસન્ન થયા અને આમ બોલ્યા, સારું એમ જ કરીએ, ચાલો જઈએ। મારે તો તમારી આજ્ઞાનું પાલન કરવું છે। શુભ લક્ષણોથી યુક્ત લક્ષ્મણને આમ કહીને સુગ્રીવે તારા વગેરે બધી સ્ત્રીઓને તત્કાળ વિદાય કરી દીધી। ત્યાર પછી સુગ્રીવે બાકીના વાનરોને આવો આવો કહીને ઊંચા સાદે બોલાવ્યા। એમનો એ સાદ સાંભળીને બધા વાનરો, જે અંતઃપુરની સ્ત્રીઓને જોવાના અધિકારી હતા, બે હાથ જોડીને ઝડપથી એમની પાસે આવ્યા। પાસે આવેલા એ વાનરોને સૂર્ય સમાન તેજસ્વી રાજા સુગ્રીવે કહ્યું, વાનરો, તમે બધા હમણાં જ મારી પાલખીને અહીં લઈ આવો। એમની વાત સાંભળીને સિદ્ધગામી વાનરોએ એક સુંદર પાલખી ત્યાં હાજર કરી દીધી। પાલખીને ત્યાં હાજર જોઈને વાનરરાજ સુગ્રીવે સુમિત્રકુમારને કહ્યું, કુમાર લક્ષ્મણ, તમે ઝડપથી આ પાલખીમાં બેસી જાઓ। આમ કહીને લક્ષ્મણ સહિત સુગ્રીવ એ સૂર્ય જેવી પ્રભાવશાળી સુવર્ણમયી પાલખીમાં, જેને ઘણા વાનરો ઉચકી રહ્યા હતા, બેસી ગયા। તે સમયે સુગ્રીવ પર શ્વેત છત્ર ધરવામાં આવ્યું અને બધી બાજુથી શ્વેત ચામર ઢોળાવા લાગ્યા। શંખ અને નગારાના ધ્વનિ સાથે બંદીજનોના અભિનંદન સાંભળતા રહીને રાજા સુગ્રીવ પરમ ઉત્તમ રાજ્યલક્ષ્મીને પ્રાપ્ત કરીને કિષ્કિંધાપુરીમાંથી બહાર નીકળ્યા। હાથમાં શસ્ત્રધારી તીક્ષ્ણ સ્વભાવના સેંકડો વાનરોથી ઘેરાયેલા રાજા સુગ્રીવ એ સ્થાન પર ગયા જ્યાં ભગવાન શ્રીરામનો નિવાસ હતો। શ્રી રામચંદ્રજી દ્વારા સેવિત એ શ્રેષ્ઠ સ્થાનમાં પહોંચીને લક્ષ્મણ સહિત મહાતેજસ્વી સુગ્રીવ પાલખીમાંથી ઉતર્યા અને શ્રીરામની પાસે જઈને હાથ જોડીને ઊભા રહી ગયા। વાનરરાજના હાથ જોડીને ઊભા રહેવાથી એમના અનુયાયી વાનરો પણ એમની જ જેમ હાથ જોડીને ઊભા રહી ગયા। અર્ધ ખીલેલા કમળોથી ભરચક વિશાળ સરોવરની જેમ વાનરોની એ બહુ મોટી સેનાને જોઈને શ્રી રામચંદ્રજી સુગ્રીવ પર બહુ પ્રસન્ન થયા। વાનરરાજને ચરણોમાં માથું મૂકીને પડેલા જોઈને શ્રી રઘુનાથજીએ હાથેથી પકડીને ઊભા કર્યા અને બહુ આદર તથા પ્રેમપૂર્વક એમને હૃદયે લગાવી દીધા। હૃદયે લગાવીને ધર્માત્મા શ્રીરામે એમને કહ્યું, બેસો। એમને જમીન પર બેઠેલા જોઈને શ્રીરામે કહ્યું, વીર વાનર શિરોમણી, જે ધર્મ અર્થ અને કામને માટે સમયની ફાળવણી કરીને હંમેશા યોગ્ય સમયે એનું ન્યાય અનુસાર સેવન કરે છે એ જ શ્રેષ્ઠ રાજા છે। પરંતુ જે ધર્મ અર્થનો ત્યાગ કરીને માત્ર કામનું જ સેવન કરે છે એ વૃક્ષની આગળની ડાળી પર સૂતેલા મનુષ્ય જેવો છે. પડી ગયા પછી જ એની આંખ ખુલે છે. જે રાજા શત્રુઓનો વધ અને મિત્રોને એકત્રિત કરતો રહીને યોગ્ય સમય પર ધર્મ, અર્થ અને કામનું યોગ્ય સેવન કરે છે એ ધર્મનું ફળ પ્રાપ્ત કરે છે. શત્રુદમન, આ આપણા બધા માટે પ્રવૃત્તિનો સમય આવ્યો છે. વાનરરાજ, તમે આ બાબતમાં આ વાનરો અને મંત્રીઓની સાથે વિચાર કરો. શ્રીરામ નામ કહેવાથી સુગ્રીવે એમને કહ્યું, મહાબાહુ, મારી શ્રી કીર્તિ તથા સદાથી ચાલતું આવેલું વાનરોનું રાજ્ય આ બધું નષ્ટ થઈ ચૂક્યું હતું, તમારી કૃપાથી જ ફરીથી આ બધાની મને પ્રાપ્તિ થઈ છે. વિજય વીરોમાં શ્રેષ્ઠ દેવ, તમે અને તમારા ભાઈની કૃપાથી વાનરોના રાજ્ય પર પુનઃ પ્રતિષ્ઠિત થયો છો. જે કરેલા ઉપકારનો બદલો વાળતો નથી એને પુરુષોમાં ધર્મને કલંકિત કરનારો માનવામાં આવ્યો છે. શત્રુસૂદન, આ સેંકડો બળવાન અને મુખ્ય વાનરો ભૂમંડળના બધા બળશાળી વાનરોને સાથે લઈને અહીં આવ્યા છે. રઘુનંદન, એમનામાં રીચ છે, વાનર છે અને સુરવીર લંગુરો છે. એ બધા જ દેખાવે અતિ ભયંકર છે અને ઘોર જંગલો તથા દુર્ગમ સ્થાનોને જાણનારા છે. રઘુનાથજી, જે દેવતાઓ અને ગંધર્વોના પુત્રો છે અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકે છે, એ શ્રેષ્ઠ વાનરો પોતપોતાની સેનાઓ સાથે નીકળી પડ્યા છે અને અત્યારે રસ્તામાં છે. શત્રુઓને સંતાપ આપનાર વીર આમાંથી કોઈની સાથે 100, કોઈની સાથે લાખ, કોઈની સાથે કરોડ, કોઈની સાથે અયુત 10,000 અને કોઈની સાથે 1 શંકુ વાનરો છે. કેટલાય વાનરો અર્બુદ એટલે કે 10 કરોડ, 100 અર્બુદ, 10 અબજ, મધ્ય 10 પદ્મ તથા બીજા અંત્ય 1 પદ્મ, અંત્ય એટલે 1 પદ્મ વાનર સૈનિકોની સાથે આવી રહ્યા છે. કેટલાય વાનરો અને વાનર યુદ્ધપતિઓની સંખ્યા સમુદ્ર એટલે કે 10 નીલ તથા પરાર્ધ એટલે કે શંખ સુધી પહોંચી ગઈ છે. અહીં સંખ્યા ગણનાના ગણિતિક જે સૂત્રો છે તેની થોડીક માહિતી લઈ લઈએ આપણે. અહીં અર્બુદ, શંકુ, અંત્ય અને મધ્ય વગેરે સંખ્યાવાચક શબ્દોની આધુનિક ગણિત મુજબ સંખ્યા સમજવા માટે પ્રાચીન સંજ્ઞાઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે અને કૌંસમાં એની આધુનિક સંખ્યા આપવામાં આવી છે. 1 એકમ, 10 દશક, 700, 100 એટલે 1,000, અયુત 10,000, લક્ષ લાખ, પ્રયુત એટલે 10 લાખ, કોટી એટલે કરોડ, અર્બુદ એટલે 10 કરોડ, અબજ એટલે અબજ, ખર્વ એટલે 10 અબજ, નિખર્વ એટલે ખર્વ, મહાપદ્મ એટલે 10 ખર્વ, શંકુ એટલે નીલ, જલધિ એટલે 10 નીલ, અંત્ય એટલે પદ્મ, મધ્ય એટલે 10 પદ્મ, પરાર્ધ એટલે શંખ. સંખ્યાનો બોધ કરાવનાર આ સંજ્ઞાઓ ઉત્તરોત્તર 10 ગણી માનવામાં આવે છે, જે નારદ પુરાણમાંથી આ સંદર્ભ લેવામાં આવ્યો છે તેવી નોંધ લેવી. રાજન, આ બધા દેવરાજ ઇન્દ્ર જેવા પરાક્રમી તથા મેઘ અને પર્વતો જેવા વિશાળકાય વાનરો, જેઓ મેરુ અને વિંધ્યાલયમાં નિવાસ કરે છે, અહીં હમણાં આવવામાં જ છે. જે યુદ્ધમાં રાવણનો વધ કરીને મિથિલેશ કુમારી સીતાને લંકામાંથી લાવી આપશે એ મહાન શક્તિશાળી વાનરો સંગ્રામમાં એ રાક્ષસ સાથે યુદ્ધ કરવા માટે અવશ્ય તમારી પાસે આવશે. આ સાંભળીને પરમ પરાક્રમી રાજકુમાર શ્રીરામ પોતાની આજ્ઞા અનુસાર કાર્ય કરનારા વાનરોના પ્રમુખ વીર સુગ્રીવનો આ સૈન્ય વિષયક પ્રયત્ન જોઈને ઘણા પ્રસન્ન થયા. એમના નેત્રો હર્ષથી ખીલી ઉઠેલા પ્રફુલ્લ નીલકમલ જેવા દેખાવા માંડ્યા. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના કિષ્કિંધા કાંડમાં 38મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ઘણા લોકો આપણા ગાણિતિકને મૂલ્યોને સમજતા નથી અને ભારતે શું શોધ કરી એની જાણ નથી એવું કહેતા હોય છે કે શૂન્યની જ ભારતે શોધ કરી, એવું આપણા પણ ઘણા લોકો સ્વીકારી લીધું છે. પણ ખરેખર રામાયણની અંદર એટલા વર્ષો પહેલાં પણ આ સંખ્યાનું જે આજે આ અધ્યાયમાં જણાવવામાં આવ્યું હતું તેનું 38માં સર્ગની અંદર 31મો શ્લોક છે એવું વાંચું છું, જેનાથી આપણે આગળ જે અર્બુદની માહિતી જોઈ હતી તેના વિશેની સંક્ષિપ્ત માહિતી તેમાં છે. અર્બુદેર બુદશતેહી મધ્યે શાંતયેશ્વ વાનરાહા સમુદ્રાશ્ચ પરાધાશ્ચ હરયો હરી યુથપાહા, જેનો આપણે અનુવાદ પણ જોયો હતો, ફરી એકવાર જોઈ લઈએ. અનુવાદ છે, કેટલાય વાનરો અર્બુદ એટલે કે 10 કરોડ, 100 અર્બુદ એટલે 10 અબજ, મધ્ય એટલે 10 પદ્મ તથા બીજા અંત્ય 1 પદ્મ વાનર સૈનિકોની સાથે આવી રહ્યા છે. કેટલાય વાનરો અને વાનર યુથપુત્રની સંખ્યા સમુદ્ર એટલે કે 10 નીલ તથા પરાર્ધ એટલે કે શંખ સુધી પહોંચી ગઈ છે. તો આપણી આ ભારતીય સંસ્કૃતિમાં જે ગણના કહેવાય છે, અંક ગણના, તે કેટલી વિશાળ હતી એ આ રામાયણના અધ્યાયમાં 38મા અધ્યાયમાં 31મા શ્લોક દ્વારા આપણને ખબર પડે છે. તો આપણા આ સંસ્કૃતિને એક નાનકડી કે સંસ્કૃતિમાં કોઈ શોધ સંશોધન નથી એટલે એવી કહેનારા લોકો માટે આ એક દાખલો કે રામાયણની અંદર આવી એક ગણતરી એક વાનર રાજા દ્વારા જણાવવામાં આવી રહી છે. તો એ સમયમાં કેટલા વાનરો, શું સંખ્યા હતી અને સંખ્યાના માપ સહિત આ જણાવવામાં આવી હતી. તો ભારતીય અંક વિજ્ઞાન અને ભારતીય જે પુરાણો અધ્યાયો રામાયણ મહાભારત જે છે એમાં ઘણી ઘણી માહિતીઓ છે જેની આપણને લોકોને ખબર નથી હોતી અને આપણે એવું માની લઈએ છીએ કે ભારતે ફક્ત શૂન્યની શોધ કરી છે. તો એ શૂન્યની શોધ નથી કરી, આવા હજારો વસ્તુઓની શોધ આપણને રામાયણ મહાભારતના અમુક અધ્યાય શ્લોકમાં મળી છે. ભગવદ્ ગીતા નારદ પુરાણમાં પણ આની સંક્ષિપ્ત માહિતી આપેલી છે. તો સર્વને વિનંતી છે કે આ માહિતીને જનજન સુધી પહોંચાડે કે આપણો સાંસ્કૃતિક વારસો, આપણા ધર્મગ્રંથો કેટલા વિશાળ અને કેટલા વૈવિધ્યપૂર્ણ ભરેલા છે, સભર છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.